શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 139. ગયામાં ત્રીજા અને ચોથા દિવસનું કૃત્ય બ્રહ્મતીર્થ તથા વિષ્ણુપદ વગેરેનો મહિમા પુરોહિત વસુ કહે છે. મોહિની, હવે હું તમને ગયાજીમાં ત્રીજા દિવસનું કૃત્ય કહું છું, જે ભોગ અને મોક્ષ આપનારું છે. તેનું શ્રવણ ગયા સેવનનું ફળ આપે છે. બ્રહ્મસરમાં સ્નાન કરીને પિંડ સહિત શ્રાદ્ધ કરવું જોઈએ. સ્નાન કરતાં આ મંત્ર બોલવો, સ્નાનમ કરોમી તીર્થે અસ્મિન તૃણત્રય વિમુક્તયે શ્રાદ્ધાય પિંડદાનાય તર્પણાય અર્થ સિદ્ધયે. નારદ પુરાણ ઉત્તર ભાગ 46 મધ્ય બીજો ત્રીજો શ્લોક. અર્થાત, હું ત્રણેય ઋણોમાં મુક્ત થવા માટે શ્રાદ્ધ તર્પણ તથા પિંડદાન કરવા તથા અભિષ્ટ મનોરથની સિદ્ધિ માટે આ સ્થાન આ તીર્થમાં સ્નાન કરું છું. બ્રહ્મકૂપ અને બ્રહ્મયુપના મધ્યભાગમાં સ્નાન તર્પણ તથા શ્રાદ્ધ કરનારો પુરુષ પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરી દે છે. સ્નાન કરીને બ્રહ્મયુપ નામે પ્રસિદ્ધ જે ઊંચો યુપ છે ત્યાં શ્રાદ્ધ કરવું. બ્રહ્મસરમાં શ્રાદ્ધ કરીને મનુષ્ય પોતાના પિતૃઓને બ્રહ્મલોકમાં પહોંચાડી દે છે. ગોપ્રચાર તીર્થની પાસે બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન કરેલા આંબાના વૃક્ષો છે. તે વૃક્ષોને સિંચવા માત્રથી પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. આમ્ર વૃક્ષને સિંચતી વખતે નીચેનો મંત્ર બોલો. જો મંત્ર બોલવો, આમ્રમ બ્રહ્મ સરોદ ભૂતમ સર્વદેવમયમ વિભૂમ વિષ્ણુ રૂપમ પ્રચી પ્રસિચ્યામી પિતૃણામ ચેવ વિમુક્તયે. છઠ્ઠો શ્લોક. અર્થાત, બ્રહ્મસરમાં પ્રગટ થયેલું આમ્ર વૃક્ષ સર્વદેવમય છે. તે સર્વવ્યાપી ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. હું પિતૃઓની તૃપ્તિને માટે તેનો અભિષેક કરું છું. એક મુનિ હાથમાં જળનો ભરેલો ઘડો અને દર્ભનો અગ્રભાગ લઈને આંબાના મૂળમાં પાણી સિંચી રહ્યા હતા. તેમણે આંબાને પણ સિંચ્યો અને પિતૃઓને પણ તૃપ્ત કર્યા. તેમની એક જ ક્રિયા બે પ્રયોજનોને સિદ્ધ કરનારી થઈ. બ્રહ્મયુપની પરિક્રમા કરીને મનુષ્યને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે અને બ્રહ્માજીને નમસ્કાર કરીને પોતાના પિતૃઓને બ્રહ્મલોકમાં લઈ જાય છે. નીચેના મંત્રથી બ્રહ્માજીને નમસ્કાર કરવા જોઈએ. ઓમ નમો બ્રહ્મણે જાય જગજન્મા દિકારિણે ભક્તા નામ ચ પિતૃણામ ચ તારકાય નમો નમઃ. નવમો શ્લોક. અર્થાત, જગતનું સર્જન પાલન વગેરે કરનારા સચ્ચિદાનંદ સ્વરૂપ અજન્મા બ્રહ્માજીને નમસ્કાર છે. ભક્તો અને પિતૃઓના ઉદ્ધારક પિતામહને વારંવાર નમસ્કાર છે. ત્યાર પછી નીચેના મંત્રથી ઇન્દ્રિય સંયમપૂર્વક યમરાજ માટે બલિ આપો. યમરાજ ધર્મરાજો નિશ્ચલાર્થાય ઇતિ સ્થિતો તાભ્યામ બલિમ પ્રયચ્છામી પિતૃણામ મુક્તિ હેતવે. યમરાજ અને ધર્મરાજ બંને સુસ્થિર પ્રયોજનવાળા છે. હું પિતૃની મુક્તિને માટે તે બંનેને બલિ અર્પણ કરું છું. મોહિની, ત્યાર પછી દ્વો શ્વાનો શ્યામ લો વગેરે પૂર્વોક્ત મંત્રથી કૂતરાઓ માટે બલિ આપીને નીચેના મંત્ર દ્વારા સંયમપૂર્વક કાક બલિ સમર્પિત કરો. ઐન્દ્ર વારુણ વાયવ્યા યામ્યા વે નેરુત્રા આસ્તથા વાયસાહા પ્રતિગૃહણંતુ ભૂમૌ પિંડમ મય અર્પિતમ. 12મો 13મો શ્લોક. અર્થાત, પૂર્વ પશ્ચિમ દક્ષિણ વાયવ્ય કોણ તથા નૈઋત્ય કોણના કાગડા પણ ભૂમિ પર મારા આપેલા પિંડને ગ્રહણ કરે. ત્યાર પછી હાથમાં દર્ભ લઈને બ્રહ્મતીર્થમાં સ્નાન કરવું. આ પ્રમાણે ત્રીજા દિવસનો નિયમ સમાપ્ત કરીને ભગવાન ગદાધરને નમસ્કાર કરવા અને બ્રહ્મચર્ય પાલન કરતા રહેવું. ચોથા દિવસે ફલ્ગુ તીર્થમાં અને સ્નાન વગેરે કરવું. પછી ગયા શિરમાં પદ પર પિંડદાન સહિત શ્રાદ્ધ કરવું. ત્યાં ફલ્ગુ તીર્થમાં સાક્ષાત ગયાસિરનો નિવાસ છે. ક્રોંજપાદથી લઈને ફલ્ગુ તીર્થ સુધી સાક્ષાત ગયાસિર છે. ગયાસિર પર વૃક્ષ પર્વત પણ છે, પરંતુ તે સાક્ષાત રૂપે ફલ્ગુ તીર્થ સ્વરૂપ છે. ફલ્ગુ તીર્થ ગયાસુરનું મુખ છે, તેથી ત્યાં સ્નાન કરીને શ્રાદ્ધ કરવું જોઈએ. આદિદેવ ભગવાન ગદાધર વ્યક્ત અને અવ્યક્ત રૂપનો આશ્રય લઈને પિતૃઓની મુક્તિને માટે વિષ્ણુપદ વગેરેના રૂપમાં વિદ્યમાન છે. ત્યાં જે દિવ્ય વિષ્ણુપદ છે તે દર્શન માત્રથી પાપનો નાશ કરનાર છે. સ્પર્શ અને પૂજન કરવાથી તે પિતૃઓને મોક્ષ આપનારા છે. વિષ્ણુ પદમાં પિંડદાન સાથે શ્રાદ્ધ કરીને મનુષ્ય પોતાની હજાર પેઢીઓનો ઉદ્ધાર કરીને તેમને વિષ્ણુ લોકમાં પહોંચાડી દે છે. રુદ્રપદ અથવા શુભ બ્રહ્મપદમાં શ્રાદ્ધ કરીને પુરુષ પોતાની જ સાથે પોતાની 100 પેઢીઓને શિવધામ પહોંચાડી દે છે. દક્ષિણાગ્નિ પદમાં શ્રાદ્ધ કરનાર વાજપેયી યજ્ઞનું અને ગાર્હપત્ય પદમાં શ્રાદ્ધ કરનાર રાજસૂય યજ્ઞનું ફળ પામે છે. ચંદ્રપદમાં શ્રાદ્ધ કરીને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. સત્યપદમાં શ્રાદ્ધ કરવાથી જ્યોતિષ્ટોમ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. અવસ્થ્યપદમાં શ્રાદ્ધ કરનાર ચંદ્રલોકમાં જાય છે અને ઇન્દ્રપદમાં શ્રાદ્ધ કરીને મનુષ્ય પોતાના પિતૃઓને ઇન્દ્રલોકમાં પહોંચાડે છે. બીજા બીજા દેવતાઓના પદ છે તેમાં શ્રાદ્ધ કરનાર પુરુષ પોતાના પિતૃઓને ઇન્દ્રલોક પહોંચાડી દે છે. બધાથી કાશ્યપ પદ શ્રેષ્ઠ છે. વિષ્ણુપદ, રુદ્રપદ તથા બ્રહ્મપદને પણ સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે. મોહિની, આરંભ અને અંતના દિવસે આમનામાંથી કોઈ એકાદ પદ પર શ્રાદ્ધ કરવું એ શ્રાદ્ધ કરનાર માટે શ્રેષ્ઠ છે. પૂર્વકાળમાં ભીષ્મજીએ વિષ્ણુપદ પર શ્રાદ્ધ કર્યું અને જ્યારે તેઓ પિંડદાનને માટે ઉદ્ધત થયા તે સમયે ગયાસીરમાં તેમના પિતા સંતનુના બંને હાથ સામે નીકળીને આવ્યા, પરંતુ ભીષ્મજીએ ભૂમિ પર પિંડદાન આપ્યું, કેમ કે શાસ્ત્રમાં હાથ પર પિંડદાન આપવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. ભીષ્મના વ્યવહારથી સંતુષ્ટ થઈને સંતનું બોલ્યા, બેટા, તમે શાસ્ત્રના સિદ્ધાંત પર દૃઢતાપૂર્વક સ્થિત છો, તેથી તમે ત્રિકાળદર્શી થાઓ અને અંતમાં તમને ભગવાન વિષ્ણુની પ્રાપ્તિ થાય. આ ઉપરાંત જ્યારે તમારી ઈચ્છા હોય ત્યારે મૃત્યુ તમારો સ્પર્શ કરે, આમ કહીને સંતનું મુક્ત થઈ ગયા. ભગવાન શ્રીરામ રમણીય રુદ્રપદમાં આવીને જ્યારે પિંડદાન કરવા ઉદ્યત થયા તે સમયે પિતા દશરથ સ્વર્ગમાંથી હાથ ફેલાવીને ત્યાં આવ્યા, પરંતુ શ્રીરામે તેમના હાથમાં પિંડ ન આપ્યો. શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન થઈ જાય તેથી તેમણે તે પિંડ રુદ્રપદ પર જ મૂક્યો. ત્યારે દશરથે શ્રીરામને કહ્યું, પુત્ર, તમે મને તારી દીધો. રુદ્રપદ પર પિંડ આપવાથી મને સદલોકની પ્રાપ્તિ થઈ છે. તમે ચિરકાળ સુધી રાજ્યનું શાસન, પ્રજાનું પાલન તથા દક્ષિણા સહિત યજ્ઞનું અનુષ્ઠાન કરીને પોતાના વિષ્ણુ લોકમાં ચાલ્યા જશો. તમારી સાથે અયોધ્યાના બધા લોકો, કીડા મકોડા પણ વૈકુંઠ ધામમાં જશે. શ્રીરામને આમ કહીને રાજા દશરથ પરમ ઉત્તમ રુદ્રલોકમાં ચાલ્યા ગયા. કનકેશ, કેદાર, નારસિંહ અને વામન એમના રથમાર્ગમાં પૂજા કરીને મનુષ્ય પોતાના સમસ્ત પિતૃઓનો ઉદ્ધાર કરી દે છે. જે ગયા શિરમાં જેના નામે પિંડ આપે છે તેમના પિતૃઓ જો નરકમાં હોય તો સ્વર્ગમાં જાય છે અને સ્વર્ગમાં હોય તો મોક્ષ લાભ કરે છે. જે ગયા શિરમાં કંદ, મૂળ, ફળ વગેરે દ્વારા સમીપત્રના જેટલો પણ પિંડ આપે છે તે પોતાના પિતૃઓને સ્વર્ગ પહોંચાડી દે છે. જ્યાં વિષ્ણુ વગેરેના પદ દેખાય છે ત્યાં તેમની આગળ જેમના પદ પર શ્રાદ્ધ કરવામાં આવે છે તેમના લોકમાં મનુષ્ય પોતાના પિતૃઓને મોકલે છે. આ પદો દ્વારા સર્વત્ર મુંડ પુષ્ટ પર્વત જ દેખાય છે. ત્યાં પૂજિત થવાથી પિતર બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. એક મુનિ મુંડ પુષ્ટમાં કૌંચ રૂપે તપસ્યા કરતા હતા. તેમના ચરણોનું ચિહ્ન જ્યાં દેખાય છે તે ક્રૌંચ પદ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ વગેરેના પદ અહીં લિંગ રૂપે સ્થિત છે. દેવતા વગેરેનું તર્પણ કરીને રુદ્રપદથી પ્રારંભ કરીને શ્રાદ્ધ કરવું જોઈએ. મોહિની, આ ચોથા દિવસનું કૃત્ય બતાવવામાં આવ્યું. આ કરીને મનુષ્ય પવિત્ર અને શ્રાદ્ધ કર્મનો અધિકારી થાય છે અને શ્રાદ્ધ કરવાથી તે બ્રહ્મલોકનો ભાગી થાય છે. શિલા પર સ્થિત તીર્થોમાં સ્નાન અને તર્પણ કરીને જેમના માટે પિંડદાન પૂર્વક શ્રાદ્ધ કરવામાં આવે છે તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે અને ત્યાં કલ્પ સુધી આનંદપૂર્વક નિવાસ કરે છે. અધ્યાય 139 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.